અથવા બધા લોકો એના ઉપર આવેલા છે. કોઈ જરૂર નહીં મારો છોકરો લઈ શકે એટલે વ્યવહાર ભાઈ આ બધા કાયમ પાડે પરમાત્મા સ્વરૂપ છે. એ ગપુ નથી પણ રાત ચોપડ પી જાય શું થાય ચોપડ પી જાય એવું છે તે ભગવાન સર્વમ મારા અંશ સ્વરૂપ ભગવાન છે એમ બોલું તે ચોપડા પી જાય બરોબર છે. અંશ સ્વરૂપ શું છે કે મારામાં ભગવાન તો સર્વાંશ મારું સ્વરૂપ છે પણ મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે. શું છે અંશ જ્ઞાન એમાંથી જેટલા જેટલું પામું કર્યું આવે મને અંશ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એક અંશ બે અંશ આ પાંચ ઇન્દ્રિયો પાંચ અંશ કહેવાય કહેવાય કેટલા અંશ કહેવાય આ પાંચ ઇન્દ્રિયો પાંચ અંશનું જ્ઞાન છે ને પણ મારી ભગવાન તો સર્વાંશ છે અને સર્વાંશ થઈ શકે આ બહુમાં મનુષ્ય અવતાર હોય છે અને તે હિન્દુસ્તાનમાં હોવો જોઈએ. કેવું ભારતમાં હા ડેવલપ થયેલો હોય હા હિન્દુસ્તાન દેશમાં ડેવલપ થયેલો મહત્વ છે. ફોજ મારવા હતા ફોજ મારવા માટે આ જ્ઞાન જ નથી કારણ કે જેમને પુનર્જન્મ સમજાતો નથી તેના આ જ્ઞાન કામનું નથી. જેને પુનર્જન્મ સમજાય છે તેના ભગવાન નું સર્વાંગ સમજી છે સૌથી શકાય તમે પુનર્જન્મ સમજો છો ને મારે મારા છે તમારો મુંબઈમાં શું કરો છો બધી ચીજો ભેગું થયું અને જાત જાતના રૂપાંતર બદલાવે છે. શું કરું આપડા લોકો ભગવાન નહીં ભરે છે નારિયેળનું પાણી ભગવાન ના હોય ના હા ભર્યા રે એવું છે નારિયેળ ના બીજ માં કેટલું ઝાડ ઊંચું થશે કેટલા પાંદડા થશે કેટલા નારિયેળ થશે કેટલા નહીં થાય કેટલા તૂટી પડશે કેટલા ફૂલ થશે એ બધું એના બીજમાં રહેલું છે. સૂક્ષ્મ ભાવ રહેલું છે જ્યારે પાણી ને બધી સંજોગો ભેગા થાય ત્યારે ફૂલ ભાવે થાય છે. શું થાય એ તમે સમજાયું સૂક્ષ્મ ભાવમાંથી ફૂલ સૂક્ષ્મ માંથી ફૂલ જ થાય છે બીજું કશું છે ને સૂક્ષ્મ છે તે જ ફૂલ રૂપે દેખાય છે. ખાલી પાણી ને એના સંજોગો ભરવા પાણી પૃથ્વી આકાશ એ જે પાંચ તત્વો એને ખૂટતા છે એ તત્વો એને ભરવાથી પોતે થોડું સ્વરૂપે થઈ જાય. પાણી વાણી ભરવું નહીં પડતું સ્વાભાવિક ભરાય છે. કેવું એને પાંદડા પાંદડા થાય છે ને તે બનાવટ એનું ભાઈ મશીનરી રાખવી પડતી નથી સ્વાભાવિક સ્વરૂપે ને કેટલી બધી અજાયબી છે. ભગવાન ને આજે આવો બધા નથી થતા, કેવી સરસ દુનિયા મને નથી લાગતી. તમે મારા ઢોકળિયા વાંચો જોયું હોય, કેવી સરસ દુનિયા મને લાગે નહી. હવે વાતો સાની બનેલી છે, ટકા જળ તત્વ ની બનેલી છે. એમાં જરા ચેતન તત્વ તમે કોઈ ચેતન જોયેલું ગયું? ચેતન નો ખ્યાલ કેવી રીતે આવે? ચેતન નો ખ્યાલ કેવી રીતે આવે ને? જળ ની સાથે ચેતન મળે તો જ ખબર પડે ને. હા, દેખાય છે. માણસ એવું ધાર્મિક ચેતન છે, એ તો ચેતન જ છે ને. એ તો ચેતન છે, ચેતન આંખે દેખાય. આંખે દેખાય ઇધર હોય, ચેતન હલન ચલન કરે એટલે ચેતન. હલન ચલન કરે એટલે ચેતન. એ તો આપણે તમે હિન્દી જોયા નથી? હિન્દીમાં પેટ્રોલ પેટ્રોલ નાખે તો ચાલે ને તારે. એમાં એને ચલાવનારો ચેતન હોય ને? પણ એને ચલાવનારો ચેતન હોય ને? મિકેનિકલ ચેતન છે. શું છે મિકેનિકલ ચેતન? આ ધાતુ ચેતન નથી. નથી મિકેનિકલ જ છે. ધાતુ ચેતન મિકેનિકલ ચેતન કેવું હોય? સતર હોય. કેવું હોય? સચર. સતર એટલે આખો સારો. ઊંઘું ઊંઘી ગયા હોય, ઊંઘી ગયા હોય એટલે નાશ ચાલે કરે. મેં બધું જ ચાલ્યા કરતું હોય. આખું આખો દરો સતર થાય છે. જન્મ તારથી તે મરતા સુધી સતર જાહેર થયું ત્યારે નાળી ચાલુ થાય. અને નાળી બંધ થઈ એટલે કહ્યું કે સતર ગયા. એ જન્મ થયાથી મરતા સુધી સતર. અને મહી જે ચેતન છે તે અચળ છે. કેવો છે? અચળ. એટલે આપણા લોકો એને સચરાચર કે છે. શું કે છે? સચરાચર. જગત શું છે? કૂતરા ને હોન કે નહી કે આપડે પણ આપડે કેવું પડે. વકીલો દસ ની પાસે બોલે છે એટલે પ્લેડિંગ કરે છે એમ કેવું પડે. ઉતરે એના પરથી ઉતરે, એના પછી ઉતરે જેનાથી ત્યાં ટ્રેકર ઉતરે એ મૂળ ત્યાં ટ્રેકર હોવી ઘટે. એ તમે અંદર સાયન્સ સાયન્સ ના રિવર્સ કરો. હા, એના અંદર સાયન્સ રિવર્સ કરો. માટે તો મને કહે છે ભગવાન કરતા અગર ચાલે નહીં કે એટલે ભગવાન જ આ બધું બનાવ્યું. ત્યાર પછી મેં નીકળ્યું બધું લોજિકલ તને પૂછવામાં આવે કે ભગવાનને કોણ બનાવ્યા તું શું જવાબ આપીશ? કર્યું પૂછે કે ના પૂછે લોજિકલી ભગવાને બનાવ્યું કે અથવા તો લોજિક બની ગયું હતું. બંધ થઈ જાય ખરું. લોજિક શું કે ભગવાન ને કોણે બનાવ્યો કે ઘેર નાખે અધિકાર ખરું ને. કારણ બનાવનાર હોય તેનો બનાવનાર હોવો જોઈએ. હવે આટલી બધી લોકો એ અત્યાર સુધી આ બધું ભેટે કેવી રીતે ઘીધો કરાયો છે. લોકો ચાલવા જોયો અત્યાર સુધી એ બધું બનાવ્યું તમે સમજાય છે ને. હા આવું કોઈ તમને થોડું માનવામાં આવે થોડું. બધું સમજાય પછી અત્યારે મગજ ઉતરે છે કે કેવું લાગે ઉતરે છે ને. ઉલટી થયેલું લાગતું નથી મારી વાત તમારા આત્મા કબૂલ કરે તો એની પર ચેકો મારવા જેવી બધી ત્રણેય બાળમાં કેવું તમે સમજાય પડે. અને લોકોને એમ જ કહું છું મારી વાત તમારા આત્મા કબૂલ કરે તો જ તમે માનજો. બરાબર. મારી ભૂખી બચાવી વાત ખરી વાત. કારણ કે આ વાત મારી નથી, આ વાત રેકર્ડી છે. કોની છે રેકર્ડ? હું જુદો તમે જુદા રેકર્ડ. તમે રેકર્ડ ની વાત ભાવ્યા કરો છો. હું રેકર્ડ માં શું વાત છે તે જોયા કરું છું. કેમ તમને સમજાવી માંગે? હા એમ રેકર્ડ કોણ વગાડે છે તમારી? એ પૂછે તમારી રેકર્ડ કોણ વગાડે છે? આ તો વિજ્ઞાન છે. બધું અંદર વિજ્ઞાન છે. ખાવા નાખે છે લોકો તે એક સાહેબ તો મને કહેતા હતા કે હું તો એલર્ટ બહુ શું કે છે ગ્લેક્સના મેનેજર છે. મારે સરળ સ્થાન રહેવું પડે. તમે બાકી ક્યારે તમે ડાક્ટર નું હાથી હોય કે ભાઈ તમે પાસે રાખ નાખ્યો તો શું થાય? આપણું દુર્ગંધી દેખાતું અંદર તે એટલું જ છે તે તમને કામ લાગશે પછી રાગે નથી પથરાતી છે તે બરોબર છે. કારણ પથરાતે છે તે બરોબર છે. ડાક્ટર તો ભલા નાખ નાખ કરી અને 1980 બરાબર જતું રહેવું પડે. અપચો થઈ જાય ચાલુ વધારે વધારે જાય શું થાય? કુદરતી આપણાનું કારણ બહુ સરસ છે ને એવું તમને લાગે છે? કુદરતી કળા હા આજ તમારા હાથમાં જો જરાક કરતા હોય ને તો અહીં વાંચમાં જ્ઞાન રસને તમે બધે જવા દો વધારે અને ચશ્મા ના લાવો. શું કરવું? પણ ના તમારું આ એ સુધી આખી જિંદગી નભાવવું જોઈએ તેટલા માટે આ હિસાબ ચશ્મા તમે લગાડ્યો. શું આવું આવું આખી જિંદગી નભાવવું છે? સમજો ને. આ પહેલું આપણે યાદ શું છે? પ્રમાણ ઓછું હોય છે. કોઈ એથી ઓછું હોય છે, કોઈ એથી ઓછું હોય છે. સમજે ને. એટલે પધલ ઇચ્છા પધલ થયેલું છે. માજુ તપડે કરું પાણી બહાર કાઢીએ પાણી બહાર કાઢીએ અને આ મનુષ્યો વગર બહાર જાય તફડાટ, ધર્મો હોય તો તફડાટ, બહાર જાય તો નોકરીમાં જાય તો તફડાટ, આખો દરો તફડાટ તફડાટ તફડાટ. ત્યારથી જ આનંદ ઉત્પન્ન થયા કરે છે. પણ આપણી ગાડા કરે આમ કરીશું, આપણે સત્તા ની વાત નથી, આપણે ભાવના રાખવાની, આશા રાખવાની, ભાવના રાખવાની. હું કઈ કામ કરી રહ્યું, હું કઈ જયારે આવીએ દસમા સ્થિતિ માં તે ત્યાં જે સાથે સ્થિતિ માં પિતા છોડી દઈએ, પણ આ તે ભણવાની તેને કે છોડી ના આવતા તીર ધારતા રહે. આ ત્યાગી શું કે છે જરૂર નથી, વાત ને સમજવાની જરૂર છે. થોડે પાર ક્યારે આવ્યો પછી છોડશે તમે કામ કરો લો. કોઈ સાધુ સંન્યાસી ને ના હોય એવું હોય જ નહીં, બધો માલ ભરપટ હોય, પણ આમ તો ઠંડો દેખાય ગાયો, પછી ગયા હરી કરીએ તો ગુસ્સે થાય પણ પ્યાર મળે. અને આ સતર ને જોવાનું છે, કેવું છે આ સતર ને જોયા કરે, આ બધું જ જોયા કરે, આ એટલું નહીં બધું જોયા આવે તો જોયા જ કરે એમનો મતલબ શું કરે ચાલો તો બોલાય. મોગરો કે છે તાર બે કોટા છે પ્રકૃતિ ને માટી લીધે મોટી એટલે અમે દરેક ની જોડે એના પ્રકૃતિ પણ સૂર્યોદય આપણે જાણીએ કે બપોર 12 વાગે સૂર્ય ની મિત્રાચારી કરવા દઈએ તમે અકડા બધા હું અકડા ભરું નહીં હું કરી જઈશ હું કરી જઈશ એક્સિડન્ટ થાય બંને નો સ્પેર પાર્ટ થઈ જાય બપર એવું કહ્યું કે બપર તું થાય આ તો મને બેઠેલા એમ કીધું દેખા બપર એટલું નાખું દે ને એના ગુરુ કજા વર્ગ થઈ જાય પછી આપડે દર વાગે થાકી જઈએ આપડે એ તો ઘરે આપણને પણ આપડે ઘડીએ તો આપડે વાંચો નથી ખાતી નહીં કે આપણી માગ નથી એવું આપણે ખાતરી નથી એટલે જો આપણે માગ રાખશે તો આપણે એ સાયન્સ હું એવું કહેવા માંગુ છું આપણે કે પ્રકૃતિનું સાયન્સ જાણો અને આત્મા વસ્તુ સુધી પ્રકૃતિમાં અથવા કયુંગમાં બધી કેતર ઉભે નથી આ બધી જયારે ખેતી કરી એક ગુલાબ ભોગ ચંદેરી ચમો સુંદર દેખા ના સંસારમાં ગુલાબ જોઈએ છે અને કાંટા ને ગાળ ભાળવી છે કેમ બને લાગે નહી પડશે ગુલાબ નો મોટો વાગે ભાગે નહીં અને એને વાગે નહીં એવી રીતે આ કાંટા ની મુવા પડે છે ને તેથી જેને ગુલાબ ની બહુ પડી નથી પેલા તો દાદા બાપ દાદા ઉભા ઉધાર હોય તો આપણે ઘરના માણસ બગીચા જેવું ઘર માં પણ કીધો ખાના પણ પૂછો અને એમના પણ પૂછો બધું તેને લીધું. આ પ્રકૃતિ બધી બહુ સારું છે, ઓળખી છે આ બાબુ પ્રકૃતિ ઓળખ મને બહુ સારું લાગે. કોઈ ગાળો છે, કોઈ ગોળો છે, કોઈ ગાળો છે, કોઈ ટૂંકો છે, કોઈ ટૂંકો છે, કોઈ લંબુ છે, કોઈ ગાળો છે, કોઈ બાળો છે, જાય તો બધી કરે. સમજાય છે કમી હો બોલતા ને તો સબથી મેરા મેરા બોલતા કોણ હૈ બોડી મેં જો મેરા મેરા બોલતા કોણ હૈ પિછા નહીં ગયા તું ખરેખર આત્મા હે કે પ્રદીપ હૈ ખરેખર કોણ આત્મા તો પ્રદીપ કો ગાળી દે તો તુમકો હરકત નહીં જો પ્રદીપ હૈ તો આત્મા નહીં હૈ સેપરેશન કર લો ઓર આઈ એન્ડ માય માય હેન્ડ સેપરેટ માય મે સેપરેટ સેપરેશન કરે તો ક્યાં રહે છે ફિર ક્યાં રહે છે સબ સેપરેટ કરતા કરતા બાત ક્યાં રહે આપની બાત આઈ રહે આઈ ઓ માય માય ચલે જાયગા ફિર આઈ રહેગા વો આઈ હૈ વો વો તુમ હૈ દુનિયા કિસને બનાયા હૈ દુનિયા દુનિયા કિસને બનાયા દુનિયા કિસને બનાઈ એસા કુછ અભી તક તો એસા કુછ કોઈ ને બોલા નહીં કે બનાયા કોઈ ને કહ્યું નથી કે કોણે બનાવી છે એવું કોઈ નહીં કહેતા બધે સાથી ઘૂસતા રહે છે એ બધું એ ઘૂસતા કેવું રહે સિક્રેટ કેવું રહે કોઈ જાણતા નહીં જાણતો જ નથી એસા તમારા ઉત્તર પ્રદેશ માં તો બહુ લોકો જાણતા હૈ ગયા નહીં ઉત્તર પ્રદેશ ગયો નથી કોઈ પૂછવા ઉત્તર પ્રદેશ માં ગયા નથી આપ બતાઈ આપ બતાવો કેસે ઓ પાણી કા સાયન્ટિસ્ટ હમ લોગો પૂછતા હૈ કે બોય ઇઝ ક્રિએટ બધા હો રહ્યા છે તુમકો જાણે કા ભી ગયા થોડા કોઈ દૂર કોઈ જાણે કેટલા જાણને કા મિલા સમજ ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સિસ આવી જાય તો આપી ક્યાં કરતી હૈ કુછ ક્યાં કુછ કરતા હૈ કામ કુછ કરતા હૈ કેસે હી કેસે ધંધા કરતે હૈ ધંધા કરતે હૈ ધંધા કરતા હૈ દૂસરા કુછ કરતા હૈ દૂસરા કુછ નહીં બસ કાય કે લિયે ધંધા કરતા હૈ ઇનકમ ટેક્સ બચાને કે લિયે ઇનકમ ટેક્સ બચાને કે લિયે બચાને કે લિયે બચાને કે લિયે માનો બચત બચા લિયા કુછ કાય કે લિયે બચા રહા હૈ ફિર આઈસ્ક્રીમ ખાને કહે ને આઈસ્ક્રીમ ખોડાવો છે પોતાની જરૂરિયાત પૂરી કરવા સંતોષ નહીં જતા નહીં જતા તો ફિર જીને કા ક્યા ફાયદા અગર કુછ કામ નહીં કરને કા તો કે જીને કા ક્યા ફાયદા અગર કુછ કામ નહીં કરને કા તો કામ કરને કા મતલબ પૈસા ક્યા ફાયદે કે લિયે પૈસા કમાને કા આજ કોઈ પૂછતા હૈ પૈસે બિના પૈસા અગર કોઈ આજે પૂછે છે ચાલે નહીં તમે હાર પહેરાયો છે એ પણ કમાઈને જ આપણે તમે હાર પહેરાયો છે એ કમાઈને જ પહેરાયો છે પણ કામ આવે ફાયદા ક્યા હે બસ પૈસા કમાને કી જરૂર હૈ હમ ભી કમ કરતા હૈ પણ કાયદે લિયે ક્યા હેતુ કે લિયે હેતુ ક્યા હૈ ખાને પીને કે લિયે ટુ ગેટ પીસ શાંતિ માટે શાંતિ મેળવવા હા પણ શાંતિ જાણવા માટે કાયદે લિયે શાંતિ ખાના પીને કે ક્યા ક્યા કે લિયે ઓ ખાયા પીએ એટલે ક્યા ફાયદા આપકો પૂછને આયો પૂછને પરમાનન્ટલી મુક્તિ ભી મિલ જાતી હૈ મુક્તિ એ સંસાર સે આજ જ્ઞાન કો નહીં મિલે તો આપને ક્યા કરને કા તો દૂસરે કો સબ આદમી કો કુછ ને કુછ સુખ દેને કા ઇસસે આપને આગે કા જમને આપને કો સુખ મિલ જાયેગા આપ સમજ ગયે વો અચ્છા કામ કરને કા ઇસસે આપને અચ્છા કુછ મિલેગા और ध्यान कुछ करे तो उसी तरह समझ लेना का मैं कौन हूँ वो समझ जा रहे तो अपने को चिंता भी नहीं होती तुम्हारे समझने का विचार है मैं कौन हूँ ऐसा समझने का विचार है तो रहना मैं बड़ा जो तो आपको घट है वो रोता है वो रोता है आपको અને આપડે તો જ્ઞાની પુરુષ ની સાથે હોય ને એટલે પેલું ઉદય ના આવે અત્યારે કોઈને ખરાબ વિચાર ઉદય માં ના આવે એટલે અંદર પ્રકૃતિ મહી ચોખ્ખી થવા માટે માટે તૂટી જાય બધી ગ્રંથિઓ તૂટી જાય આપણે જરૂર કામ છે મારે આવતા કુદરત ને કે છે કે કોમ્પ્યુટર ને કે છે બીજા કોને કે સિદ્ધાર્થા નામની કોઈ દેવી નથી કેમ તમને વિચાર આવ્યો દેવી કોઈ છે લેખ દક્ષિણા લેખ લખી જાય લોકો નો ભ્રમ તૂટી જાય ને તું જ લખનારો છું બીજો કોઈ લખનારો નહી આપણું લખેલું ને એવા ચાલુ છે ને લોકો એ લખેલું આપણું ને જન્મ જન્મ આપણું જ લખેલું ને એ લખેલું તો આપણું જ ને એ લખેલું તો આપણું જ ને છઠ્ઠીના લે આપડે તો આ લોકો ડિઝાઇન કરેલું જન્મ થાય આપડે છઠ્ઠે દિવસે આવું આ વિકલ્પ કરેલો લેટ થઈ જાય છે બરોબર છે બે વાત છે રાસ્તિક જાણતા ને કોઈ પણ એટલે આ બધું છે આ લોકો કઈ એવું જાણે છે મેં આત્માથી બેસેલો છે એવું જાણે છે હું જ કે છે એવું એવું ખબર જ નથી તારીખ 15/6/78 મહાત્મા રમણભાઈ ને ત્યાં વડોદરા પૂજા કરતી વખતે મન સ્થિર રહેતું નથી મેં લગભગ 3 વખત સવાર શિવરાત્રીનું અનુષ્ઠાન કર્યું 3 વખત 1.25 લાખનું શિવરાત્રીનું અનુષ્ઠાન કર્યું અમે એમાં પણ એવું મન તમને બરોબર સંપૂર્ણ રહે નહીં એમાં પણ મન સંપૂર્ણ બરોબર રહે નહીં એટલે આપણને જે શાંતિ જો શાંતિ મળતી એના માટે શું કરવું આપણને શાંતિ મળતી નથી તો શાંતિ માટે શું કરવું બિલકુલ શાંતિ નથી મળતી પૈસા લીધે શાંતિ થાય છે ના પૈસા માનતા મળતું કૌટુંબિક છે કૌટુંબિક શું અત્યારે ઉપાય કર્યા મેં ફક્ત 3 વખત ગાયત્રીનું 1.25 લાખ ગાયત્રીનું પુસ્તક કર્યું અને 3 વખત 1.25 લાખ ભૂલી ગયો આજે હેલ્પ કરતી નથી અત્યારે કાયમ હું ગાયત્રી કરું છું લગભગ 40 વર્ષથી ગાયત્રી કરું છું કાયમ ગાયત્રી નું 40 વર્ષથી કરે છે તમારે કહેલા પ્રમાણે તમે કરો હા કરું તમને કાયમ ની શાંતિ રોજ કલાક શાંતિ છે 2 કલાક 1 કલાક સવારે શાંતિ શાંતિ કેટલા કલાક શાંતિ કાયમ નહીં જોઈએ શાંતિ કલાક દાદાજી પાસે જ્ઞાન ની પ્રાપ્તિ કરી છે કાયમ ચિંતા ના થાય કાયમ શાંતિ ના થાય એવી પ્રાપ્તિ કરી દેવી ગાયત્રી દેવીની પાસે માંગણી કરી રવિવાર દાડે પછી રવિવાર બપોર આવો તમને એડ્રેસ આપે છે તો પછી અમારે કયા તમને કરી દીધું તમારે જન્મથી શાંતિ પછી જરાય આજુબાજુ થાય તો અમારી બધા આવવું પડે છે શાંતિ જ જોઈએ છે ને આપણે પછી આ સંસારમાંથી ભટકવાથી શું થવું છૂટું થવાની ઈચ્છા થઈ તો છૂટા થવાની તમે ટિકિટ કાઢી આવી આ સંસારમાં છૂટું થવાની ટિકિટ કાઢી આવી એક જ્ઞાની પુરુષ પાસપોર્ટ કાઢી આપે તારે હોય નહીં તો આ જગતમાં પાસપોર્ટ ભરે નહીં તો જોડે ને શું નામ આપનું ક્યાં રહો છો અને મોક્ષ જવાનો પાસપોર્ટ કેટલી માળા કરું કેટલી માળા કરું એમ પૂછે ના ના પાંચ પાંચ માળા કરજો ગાયત્રી દેવીને કહેજો વિનંતી કરજો કે દાદાના ઉપર કરવા દો કરી દાદા ભગવાન જોયેલા ઘરે બધા પૂછે છે બધા સાંભળો તમે ભક્તિ રસમાં રંગાયેલા જીવો પણ પછીથી ઉંગળીના ઉત્થાન મળે જાય છે કુંડલી ના ઉત્થાન માટે જાય છે મહાન મહાન યોગીઓ પણ એ કરે છે કે છે એવું કરે છે તો એ સુસંગત છે કે નહીં સુસંગત નથી જો ભક્તિ માં પડેલો છે તો એ રસ્તો જુદો છે નિરાળો અને પેલો યોગ માર્ગ નિરાળો છે ભક્તિ બંગાળી અને ત્યાં આગળ જાય તો આ બગાડે એમ તે બગાડે તમે આપણે એવા મારનો આશીર્વાદ લાવીએ અને પછી મેં ચાર એડીએ શું થાય ના ચાર માં રે ના આશીર્વાદ માં રે ના ચાર માં રે કરો કેમ ના રે ગરમ કરી ના જઈશ હા અત્યારે જે મહાન યોગીઓ પણ એમના ભજનો જોઈએ તો આપણે એમ કઈ કરો પણ આજે પછી એ છેવટે એના પર કુંડળી નુકસાન પર ગયા છે અને એમ યોગીઓ બને એટલે મહાન ભક્તો ભક્ત ને રસ્તા નું બાણ વળતો નથી ભક્ત હંમેશા ગેલા હોય કેવા હોય ગેલા હોય કેવા હોય અહીંથી ઘેરથી નીકળ્યો અને કે છે આપડે તો શાક લઈને આવું છું તાર છોકરો કે મારી ઘી હાલતા જાઓ સાહેબ હું આઈને તરતા આપું છું આ વટાઈને પૈસા આ બહાર નીકળ્યો ભગત બીજો મળ્યો ચાલ્યું તો ભાન થાય એને લઈ જાય પછી સાઈડ વાગ્યા જો ભૂલી જાય કે ભગત તમે ભગત થયેલા કે નહીં થયેલા ગેલા ભગત નહીં થયેલા હવે તમે ખરેખર દાબો કરવી છે એ વાત નક્કી છે કે તેમ તપાસ કરવી પડશે નક્કી છે કે જે જાણવાથી બીજું કશું જાણવાની જરૂર ના પડે હા એવા જ્ઞાન વિશે કઈ બધાને જાણવું છે તો આપ કઈ કહો કે જે જ્ઞાન જાણવાથી બીજું કશું જાણવાનું છે તૃપ્તિ થઈ જાય અત્યારે જાણીએ છીએ એટલું અજ્ઞાન જાણીએ છીએ અજ્ઞાન કારણ કે તમે કહો